શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ 22મો અધ્યાય. ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે જે કંઈ કહ્યું, તમે જે કહ્યું કે ભગવાન સૂર્ય જોકે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે, પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી, આ બાબત અમે કેવી રીતે સમજીએ? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી તેની સાથે ઘૂમતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી તે ચાકડાની ગતિથી ભિન્ન જ છે, કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે, તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં દેખાતા કાળચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે, કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે. વેદો અને વિદ્વાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે તે સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ જ સૂર્યરૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહ કાળને 12 માસોમાં વિભાજિત કરીને વસંત વગેરે 6 ઋતુઓમાં તેમના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્ય ત્રણેય વેદો વડે પ્રતિપાદિત નાના મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓ રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી રૂપે તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરે છે. ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે. તેઓ પૃથ્વી અને ધૂલોકની વચ્ચે રહેલા આકાશ મંડળની ભીતર કાળચક્રમાં સ્થિત થઈને 12 માસોને ભોગવે છે, કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામે પ્રસિદ્ધ છે. એમનામાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો, પિતૃમાનથી એક રાત અને એક દિવસનો, તથા સૌરમાનથી 2.25 નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો 6ઠો ભાગ ભોગવે છે, તેનો તે અવયવ અર્થાત તેટલો ભાગ એક ઋતુ કહેવાય છે. આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે, તેનો અડધો તેઓ જેટલા કાળમાં પૂરો કરી લે છે, તેને એક અયન કહે છે, તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વીમંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે છે, તેને અવાંતર ભેદે સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે. આ જ પ્રમાણે સૂર્યના કિરણોથી 1,00,000 જોજન ઉપર ચંદ્રમા છે, તેની ચાલ ગતિ ઘણી તીવ્ર છે, તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. આ ચંદ્રમા સૂર્યના 1 વર્ષના માર્ગને 1 માસમાં, 1 માસના માર્ગને 2.25 દિવસમાં અને 1 પક્ષના માર્ગને 1 જ દિવસમાં પાર કરી લે છે. આ ચંદ્રમા એટલે કે કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી, પિતૃગણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓના રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા 30-30 મુહૂર્તોમાં એક એક નક્ષત્રને પાર કરે છે. આજ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે. 16 કળાઓવાળા જે મનોમય, અન્નમય, અમૃતમય પુરુષ સ્વરૂપ ભગવાન ચંદ્રમા છે, એ જ દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, ભૂતો, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણોનું પોષણ કરે છે, તેથી તેમને સર્વમય કહે છે. ચંદ્રમાંથી 3 લાખ જોજન ઉપર અભિજીત સહિત 28 નક્ષત્રો છે. ભગવાને તેમને કાળચક્રમાં નિયુક્ત કરેલા છે, તેથી એ મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમતા રહે છે. એમનાથી 2 લાખ જોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે. આ શુક્ર સૂર્યની તીવ્ર મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જ જેમ ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે. આ વરસાદ વરસાવનારો ગ્રહ છે, તેથી લોકોને લગભગ હંમેશ માટે અનુકૂળ રહે છે. આની ગતિ પરથી એવું અનુમાન થાય છે કે આ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરી દે છે. શુક્રની ગતિની સાથે સાથોસાથ બુધની ગતિનું પણ વિવરણ થઈ ગયું. શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ. ચંદ્રમાનો પુત્ર આ બુધ શુક્રથી 2 લાખ જોજન ઉપર છે. આ ઘણું કરીને મંગલકારી જ છે, પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ગતિ કરે છે ત્યારે ઘણી મોટી આંધી, અતિવૃષ્ટિ કે દુષ્કાળના ભયનું સૂચન કરે છે. આનાથી 2 લાખ જોજન ઉપર મંગળ છે. જો તે જો વક્ર ગતિએ ચાલતો નથી તો એક એક રાશિને 3-3 પક્ષોમાં ભોગવતો રહીને 12 રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને ઘણું કરીને અમંગળનો સૂચક છે. આનાથી ઉપર 2 લાખ જોજનના અંતરે ભગવાન બૃહસ્પતિજી ગુરુનો ગ્રહ છે. એ જો વક્ર ગતિથી ચાલતા નથી તો એક એક રાશિને એક એક વર્ષમાં ભોગવે છે. એ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ રહે છે. બૃહસ્પતિથી 2 લાખ જોજન ઉપર શનેશ્વર દેખાઈ આવે છે. એ એક એક રાશિમાં 30-30 માસ સુધી રહે છે, તેથી એમને બધી રાશિઓને પાર કરવામાં 30 વર્ષ લાગે છે. એ ઘણું કરીને સૌને માટે અશાંતિકારક છે. એમની ઉપર 11 લાખ જોજનના અંતરે કશ્યપ વગેરે સપ્ત ઋષિઓ દેખાઈ આવે છે. એ બધા લોકો માટે મંગલ કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા કરે છે. 5મા સ્કંધ અંતર્ગત જ્યોતિષ્વક્ર વર્ણનમાંનો 22મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.